મારું ધ્યાન દોર્યું કે અહીંયા કોઈ કર્તવ્યો શ્રી મહાપ્રભુજી નથી બતાવી રહ્યા. શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત બતાવી રહ્યા છે કે શાસ્ત્રમાં, ભગવદ્ શાસ્ત્રમાં જેટલા પણ કર્તવ્યો, વિધિ નિષેધો, હલના વિધાનો શાસ્ત્ર કરે છે એ કોના માટે છે એને આપણે કેવી રીતે સમજવું, આ એક મુખ્ય વાત છે. કેમ કે એના ઉપર આધાર રહેશે આપણા જીવનનો. જો કર્તવ્યનું નિર્ધારણ આપણે આપણા માટે શું કર્તવ્ય છે એનું નહીં કરી શકીએ તો માણસ ભટકતો રહેશે. એક દાખલો આપું તમને કે જેમ વ્રજયાત્રામાં તમે લોકો ક્યારેક ને ક્યારેક ગયા હશો, કોઈ પણ જે વખતે વ્રજયાત્રાની અંદર તમે તમારા પાલ નોંધાવો છો અને તમારી ઓફિસ પાસેથી આ પાલ કે છોલદારી એનું જે કંઈ નંબર હોય તમને આપવામાં આવે, પછી ખરેખરી જ્યારે તે પહેલો મુકામ પડે અને એ મુકામ વખતે તમે તમારા પાલને શોધવા માટે જાઓ ત્યારે પહેલા મુકામમાં કેટલી બધી દોડાદોડી થતી હોય છે. મારો પાલ ક્યાં, મારો પાલ ક્યાં, મારા પાટલા ક્યાં, મારું પાણી ક્યાં, મારી ગો ક્યાં, તે ક્યાં, મારો સામાન ક્યાં, આ અવ્યવસ્થા છે એ થયા કરતી હોય છે. એક બે પાલ સુધી એ પ્રક્રિયા ચાલે છે, પણ જ્યારે આપણને એ ખબર પડી જાય કે હવે પછીથી મારું આ નક્કી થઈ ગયું આ સ્થાન છે તો હવે કોઈ સમસ્યા નથી રહેતી. પછી આખી યાત્રામાં કમસે કમ એ આપણા નિવાસ સ્થાનના સંબંધી સમસ્યા છે એનું તો સમાધાન થઈ ગયું સમજો. એમ આપણે પણ જે વખતે આ સૃષ્ટિમાં આવીએ છીએ જીવાત્મા, ત્યારે ભગવાને તો સૃષ્ટિમાં કર્તવ્ય અને અકર્તવ્યના જે નિયમો અને વ્યક્તિની પોતાની ઓળખ, એ ઓળખને આપણે જાણી શકીએ, પોતાને પહેચાની શકીએ એના ઉપાયો, આ બધી વસ્તુઓ આપણને આપી છે. એટલે પ્રભુએ જે વ્યવસ્થા આપી છે એમાં કોઈ સમસ્યા નથી. સમસ્યા એ છે કે એમાં જે ઘાલમેલ થાય છે, કોઈકનું કર્તવ્ય કોઈક કરે, કોઈ કર્તવ્યને જેના જે એ કર્તવ્ય એના માટે બતાવવામાં નથી આવ્યું એને પોતાનું કર્તવ્ય માની બેસે, આને કારણે જે વિસંવાદ પેદા થાય છે, અવ્યવસ્થા પેદા થાય છે, એ સૌથી મોટી સમસ્યાની જડ છે. જેમ અહીંયા એક બેઠક વ્યવસ્થામાં વિભાજન કરવામાં આવ્યું છે કે અહીંયા પુરુષો બેસે છે, અહીંયા મહિલા વૈષ્ણવો બેસે છે, આ એક વ્યવસ્થા છે. આવનાર વ્યક્તિ અંદર પ્રવેશે એની સાથે જ એનો સ્વતઃ બોધ થઈ જાય છે કે કોણે ક્યાં બેસવાનું છે. થોડી ખુરશીની વ્યવસ્થા પણ મૂકવામાં આવી છે કે જે લોકો નીચે બેસવા માટે સમર્થ ન હોય એ લોકો ઉપર પણ સુવિધાજનક રૂપથી બેસી શકે. આને જોઈને આપણે વ્યવહારથી હવે સમજી ગયા છીએ કેમ કે ટેવાયેલા છીએ, પણ આ વિવેક જો કોઈને ન રહે તો શું સમસ્યા થાય. જે કાર્ય અત્યારે આપણે કરી રહ્યા છીએ કે એકાગ્રતાથી શાંત ચિત્તથી બેસી અને આપણે આ વિષયને સમજી શકીએ એમાં વ્યવધાન પેદા થાય, એમાં વિક્ષેપ થઈ જાય. એમ પ્રભુએ પણ જીવ સૃષ્ટિ પ્રકટ કરી છે, એ સૃષ્ટિની અંદર પ્રભુએ કોઈ વ્યવસ્થા આપેલી છે, પોતાની દ્રષ્ટિમાં વિચારેલી છે એ વ્યવસ્થા. એ વ્યવસ્થામાં જે વ્યક્તિ અંદર પ્રવેશી રહ્યો છે એને એ વિષયમાં પોતાના અંદર જાગૃતિ રાખવી પડશે કે પ્રભુએ મારા માટે આ સૃષ્ટિમાં શું વિચાર્યું છે. એમાં જો કોઈ જાતની કઠિનાઈ આવી રહી છે એ વાતને સમજવામાં તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે તમે આ ગ્રંથનું તમે એક વખત અવલોકન કરશો તો તમને સમજ પડી જશે કે પ્રભુએ આપણા માટે અહીંયા શું વિચાર્યું છે. આને તમે એક બીજી દ્રષ્ટિથી જુઓ કે જેમ જેટલા પણ જીવ છે, એટલે એ ચાહે તો મનુષ્ય યોનિમાં હોય કે પશુ યોનિમાં હોય કે પક્ષી હોય કે કીટ પતંગ હોય કે સરીસૃપ હોય, એને આપણે ત્યાં સંસ્કૃત ભાષામાં જીવ શબ્દથી કહેવાય છે. જીવનો અર્થ છે કે જે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શ્વાસોચ્છ્વાસ કરે છે, એ પ્રક્રિયા જેમાં ચાલી રહી છે એનું નામ જીવ. જીવું પ્રાણધારણે એમ કહેવામાં આવે છે. એટલે પ્રાણની, પ્રાણવાયુ લેવાની અને છોડવાની પ્રક્રિયા જ્યાં ચાલી રહી છે એ જીવ છે. તમે જીવનું કુંડાળું બનાવો તો એની અંદર મનુષ્ય પણ આવશે, પશુ પણ આવશે, પક્ષી પણ આવશે, કીટ પતંગ પણ આવશે, સરીસૃપ પણ આવશે, બેક્ટેરિયાઓ પણ આવી જશે. જીરણામાં જીવી જે કોઈ પણ વસ્તુ છે તે જીવિત, અહીંયા કોઈ ભેદ નથી. આપણે કોઈને પણ નિસંકોચ જીવ શબ્દથી સંબોધી શકીએ છીએ કે વ્યવહાર કરી શકીએ છીએ. એમ ભગવાન પણ એમ કહી રહ્યા છે, જ્યારે ભગવાને આ બહુ મોટા કુંડાળામાં વિચાર કર્યો છે કે સૃષ્ટિનું વિભાજન ભગવાન પોતાની દ્રષ્ટિથી જુએ, તો ભગવાન એમ કહે છે કે અહીંયા કેટલુંક ચેતન તત્વ છે અને કેટલુંક અચેતન છે, એટલે કંઈક જીવ છે અને કંઈક જડ છે. તો આખી સૃષ્ટિ છે એનું આપણે વર્ગીકરણ બહુ આનંદથી બે ભાગમાં કરી શકીએ છીએ, જડ અને ચેતન. જેની અંદર પ્રાણધારણ માટેની પ્રક્રિયા નથી એ તત્વ છે એ જળ કહેવાશે, અને જેની અંદર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે એ જીવ કહેવાશે. જીવની અંદર ફરીથી દેહના ભેદથી યોનિના ભેદ થાય છે, જેમ આપણે એમ કહીએ છીએ કે આ મનુષ્ય છે કે આ પશુ છે, ચોપગો છે કે આ તિર્યક યોનિ છે એટલે હવામાં ઉડનારા છે, કે આ સરીસૃપ છે એટલે જમીનમાં સરકીને ચાલનારા છે, કે આ જલચર છે કે જલમાં ચાલનારા છે, જીવનારા છે. તો આ જે વિભાજન છે એ ફરીથી શરીરના કારણે જીવાત્માની અંદર પડી રહ્યા છે. પણ જ્યાં સુધી ચેતન તત્વનો પ્રશ્ન છે, ચૈતન્યનો પ્રશ્ન છે, એ મનુષ્યની અંદર ચાહે તો પશુ હોય કે પક્ષી હોય એ બધામાં એક સમાન છે, એમાં કોઈ ફરક નથી. એટલે ભગવાન કહે છે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ મારો સનાતન અંશ છે જે જીવના રૂપમાં અત્યારે ભૂતલ ઉપર વિલસી રહ્યો છે. ભગવાન જ્યારે એમ આજ્ઞા કરે છે કે જીવ છે એ મારો અંશ છે, ત્યારે એક પ્રશ્ન બહુ મોટો ઉપસ્થિત થાય છે કે કોઈક જીવ સુખી દેખાય છે, કોઈક દુઃખી દેખાય છે. ભગવાનનો એક અંશ આ ભૂતલમાં સુખી છે, ભગવાનનો બીજો અંશ છે એ દુઃખી છે. એક અંશ નિરોગી છે, એક રોગિષ્ઠ છે. એક અંશ સંપત્તિવાન છે, એક નિર્ધન છે. એક પાપી છે, એક નિષ્પાપ જીવન જીવી રહ્યો છે. સમસ્યા ઉપર ધ્યાન આપજો કે અંશ રૂપમાં હોવા છતાં પણ, પરમાત્માનો સનાતન અંશ હોવા છતાં પણ જીવાત્માની અંદર આ જાતના ભેદ આપણે અનુભવીએ છીએ. એક તરફ આપણે ભગવાનને એમ કહીએ છીએ કે ભગવાન દયાલુ છે, ભગવાન જગત પિતા છે. ભગવાન આપણે શું કહીએ, ભગવાન પોતે જ કહે છે પિતાહમસ્તિ જગતો માતા ધાતા પિતામહ, આ સમગ્ર જગતનો હું પિતા છું. તો ભગવાન જગત પિતા છે અને આપણે ભગવાનના સનાતન અંશ છીએ, ભગવાનની સંતાન છીએ. તો શા માટે ભગવાનની એક સંતાન સુખી છે અને એક સંતાન દુઃખી છે, એક ગુણી છે એક અવગુણી છે, આ જાતની વિષમતા સૃષ્ટિમાં જોવા શા માટે મળે છે? એટલે એક તરફ એવો મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે શું ખરેખર જીવો છે એ ભગવાનનો અંશ છે કે કોઈ શૈતાનનો અંશ પણ હોય છે? એમ વિદેશોના અંદર જે પશ્ચિમી ધર્મ છે એની અંદર એવું વર્ણન આવે છે કે પરમાત્માની સંતાન એણે શૈતાનના ભૂલાવામાં આવી જઈને પાપનું ફળ ખાધું, તે દિવસથી એની સંતાનો છે પાપી થઈ, અને પાપી થયેલી સંતાનો છે એ આ જગતની અંદર અત્યારે એનો વિસ્તાર છે. તો શું એવી કોઈ ઘટના ઘટેલી છે, અથવા તો વસ્તુતઃ કોઈ શૈતાનની જ ઓલાદો અહીંયા જીવી રહી છે કે જે અત્યારે દુઃખ ભોગવી રહી છે કે કષ્ટ ભોગવી રહી છે કે લોકોને પીડા આપી રહી છે? જો ભગવાનના જ અંશ જીવ છે તે સ્થિતિમાં ભગવાને પોતાના અંશને, પોતાના સંતાનને હંમેશા સુખી જોવી જોઈએ, રાખવી જોઈએ, એને કષ્ટ ના આપવું જોઈએ. શા માટે ભગવાન કોઈકને કષ્ટ આપે છે, કોઈકને સુખ આપે છે? આવા કેટલાક પ્રશ્નો આપણને સૃષ્ટિના અંદર નડે છે. જો ભગવાનનો અંશ જીવાત્મા છે એ વાતને આપણે માનીને ચાલીએ, તે સ્થિતિમાં ભગવાન દયાલુ છે એ વાત આપણે નથી સ્વીકારી શકતા, છાતી ઠોકીને નથી કહી શકતા. કેમ કે પ્રભુ જો દયાલુ હોય તો આ જગતમાં કોઈ પણ દુઃખી ન હોવું જોઈએ. જો જગતમાં કોઈ વ્યક્તિ દુઃખી છે તો એનો સીધો આક્ષેપ છે પ્રભુ ઉપર આવીને જશે કે પ્રભુએ કોઈકના પ્રત્યે ક્રૂરતા પ્રકટ કરી છે. કેમ કે એક સિદ્ધાંત બીજી તરફ આપણને એ વાત સમજાવી રહ્યો છે કે સૃષ્ટિમાં જે વ્યક્તિને કંઈ પણ મળે છે, સારું કે ખરાબ, એ ભગવાન જ આપે છે. ભગવાન આ સૃષ્ટિના કર્તા છે, ફલદાતા પણ ભગવાન જ છે. જેના પાસેથી આપણને મળી રહ્યું છે એવું આપણને લાગે છે એ આપણો ભ્રમ છે. હાથ કોનો છે એમાં આપણને એમ લાગે છે કે મને મારા શેઠે પગાર આપ્યો છે, કે આ બેક્ટેરિયાને કારણે કે આ જાતના વાયરસને કારણે મને રોગ મળ્યો છે, કે મને આ વ્યક્તિના હાથથી થપ્પડ પડી છે, કે આના મૂળામાંથી મને ગાળ સાંભળવા મળી છે. એમ આપણને જે અનુભવ થઈ રહ્યા છે એ અનુભવ આપણો એક ભ્રમ છે. વસ્તુતઃ તત્વ દૃષ્ટિથી જો ભગવાન સર્વ કંઈ થયા છે, જે કંઈ પણ ક્રિયાઓ છે એ ક્રિયાઓના રૂપમાં પણ ભગવાન જ છે, તો વસ્તુતઃ સારું કે ખરાબ જે કંઈ પણ ફળ મળે છે આપણને ભગવાન જ આપી રહ્યા છે. આ એક શાસ્ત્રનો સિદ્ધાંત એ છે કે જે આપણને બીજી તરફ એ વિચાર તરફ લઈ જાય છે કે તો પછી ભગવાન દયાલુ નથી, ભગવાન ક્રૂર પણ છે. હવે જો ભગવાન ક્રૂર છે તે સ્થિતિમાં ભગવાનની જે ઇમેજ આપણા મનમાં છે કે નહીં, ભગવાનમાં તો કોઈ પણ અવગુણ હોઈ જ ન શકે, એ એક ઇમેજ ભગવાનની પાછી ખંડિત થાય છે. ભગવાન તો દયાલુ જ રહેવા જોઈએ. એટલે એનો ઉપાય માણસ એમ વિચારે છે કે વસ્તુતઃ ભગવાનમાં દયાલુતા કે ક્રૂરતાનો વિચાર કરવા કરતાં આપણા કર્મો ઉપર આપણે વિચાર કરવો જોઈએ કે માણસે એવું ખોટું કામ કર્યું છે એને કારણે ભગવાને એને એવું ફળ આપ્યું છે. તેથી ભગવાનની જે ક્રૂરતા છે એ આક્ષેપ ભગવાન ઉપર ન આવે, અને એનું મૂળ જે છે કારણ એ મનુષ્યના કર્મની અંદર આપણને જોવા મળે. પરંતુ જે મૂળ સમસ્યા હતી એ સમસ્યાનું સમાધાન તો પણ ન થયું કે તો ભગવાનનો જે અંશરૂપ જીવ છે એની અંદર એવી ખુરાપાત શા માટે પેદા થઈ કે એને કોઈકને ખોટું કરવાનું સૂજ્યું? એ પાછા આપણે ત્યાં ને ત્યાં આવીને ઊભા રહી જઈએ છીએ. એટલે આ બધી કેટલીક સમસ્યાઓ છે. આપણને આખી સૃષ્ટિના સંબંધમાં જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આ બહુ વિકરાળ સમસ્યા લાગે છે, પણ તમે આપણા વ્યવહારને જુઓ, તો જેમ આપણે ભારત દેશમાં વસીએ છીએ, ભારત દેશનો કાનૂન પ્રત્યેક ભારતીય નાગરિક માટે એક સમાન છે. પણ આપણે જોઈએ છીએ કે આપણે નાનો અપરાધ કરીએ તો પણ બહુ મોટી સજા ભોગવવી પડે છે, અને દેશની અંદર રાજનેતાઓ, મોટી હસ્તીઓ, ધનિક ઉદ્યોગપતિઓ બહુ મોટા મોટા અપરાધ કરે તો પણ એમને કોઈ સજા થતી નથી. કાનૂન ત્યાંનો ત્યાં છે, બધી વ્યવસ્થા એની એ જ છે, તે છતાં પણ હત્યા જેવા મોટા મોટા અપરાધ કરવા છતાં પણ એ લોકો ટેસ્ટથી ફરી શકે છે. જેલની સજા થઈ ગઈ હોવા છતાં પણ એ લોકો પોતાની ઈચ્છા હોય ત્યાં જઈ શકે છે, ફરી શકે છે, મોજ મજા કરી શકે છે, અને એક પાકીટ મારી લીધી હોય સામાન્ય, એટલો નાનકડો કોઈ ગુનો કરી લીધો હોય તો પણ એને મોટા મોટી સજાઓ ભોગવવી પડે છે. હમણાં થોડા સમય પહેલાં જ એક સમાચારમાં આવ્યું હતું કે નાનકડા છોકરાએ કોઈકનું પાકીટ મારી લીધું તો એને સ્કૂટર પાછળ બાંધીને એને ઘસડ્યો બિહારમાં. તો બીજી વાત તમે જુઓ કે આપણે દેશના સામાન્ય નાગરિક છીએ અત્યારે, આપણે કોઈ અપરાધ કરીએ કે કોઈ સમસ્યા થાય તો આપણા માટે એક ન્યાયની વ્યવસ્થા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એના કાનૂન અલગ છે, એની પ્રક્રિયા આખી અલગ છે, એનાથી આપણને પસાર થવું પડશે. પણ માની લો કે કોઈ મુખ્યમંત્રી કે રાજ્યપાલ અથવા સ્વયં ન્યાયાધીશ એ જો કોઈ અપરાધ કરે તો એમના કાનૂન અલગ છે, એ કાનૂન જે આપણા ઉપર લાગુ પડે છે એ કાનૂન એ લોકોને લાગુ નથી પડતા. એમની કોર્ટની પ્રક્રિયા પણ અલગ છે. મોટા હોદ્દા ઉપરની કોઈ વ્યક્તિ અપરાધ કરે, માની લો કે કોઈ મુખ્યમંત્રી છે, તો એ મુખ્યમંત્રીના ઉપર કેસ ચલાવવો કે ન ચલાવવો એની પણ પાછી પરમિશન લેવી પડે ત્યારે કેસ ચાલી શકે, નહીં તો કેસ પણ ન ચાલી શકે. આપણે એ ભ્રમમાં છીએ કે કાનૂન કાયદો એક જાતનો છે, અંધા કાનૂનો પટ્ટી વાંકેલી હોય ને એમાં બધા સરખા, પણ એવું હકીકતમાં નથી. કોઈ સેનાની અંદર ભરતી થયેલો વ્યક્તિ કોઈ અપરાધ કરે તો આપણી કોર્ટમાં એનો કેસ ન ચાલે, સેનાની કોર્ટમાં એનો કેસ ચાલે. સેનાનો વકીલ એના અલગ હોય, ન્યાયાધીશ એના અલગ હોય, અને ત્યાંની દંડની વ્યવસ્થા પણ એની પોતાની સ્વતંત્ર હોય, એનું કોર્ટ માર્શલ થાય, એ આખી પ્રક્રિયા અલગ છે. બીજી તરફ જે આ દેશની અંદર રહે છે લોકો, પરંતુ તેમ છતાં પણ દેશના સંવિધાનને કે દેશના બંધારણ છે એને માન્ય નથી કરતા એવો પણ બહુ મોટો વર્ગ છે, જેને આપણે આતંકવાદી, અલગાવતાવાદી, ઉગ્રવાદી,